સહમત એટલે આમાં ક્યારેય પણ છૂટે નહીં એવી સહમતતા હોય તો પછી કશું ના થાય, કઈ છૂટી ગયા વગર રહે નઈ. જયારે કર્મ ના ઉદય જયારે એવું બનવાનું હોય છે ને ત્યારે છૂટી જઈને બની જાય. ગાડી માંથી પડી જવા માટે વ્યવસ્થિત હોય છે ને, જળ થી પડે ભાઈ કે તમારી આ રીતે વાત કરી જાવ છો, બધું બોલી જાવ છો, મને એવું ઘણા ઘણા અનુભવ થયા છે. મારા સારું થઈ ગયા સત્સંગમાં ગયા તો મારે ઉભા દીધી ઓછી થઈ ને. દાદાનો જન્મદિવસ છે, તે જન્મદિવસ મુંબઈમાં ઉજવવાનું, રામધૂન ઉજવી રાતના આરામ કરી બીજી વખતે 14 તારીખે રાતના આપણે ટ્રેનમાં નીકળવાનું. અહીંથી આગ્રાથી અમુક ગામમાંથી સમય ચૂકવી 25 થી બધી ફરી કલકત્તા આવી, કલકત્તા 5 દિવસ મુકામ કરી, ત્યાંથી જગન્નાથપુરી જઈ ત્યાંથી પછી મુંબઈ આવે. એટલે 1 મહિનાનો પ્રોગ્રામ છે અને એમાં 100 ટિકિટ છે બધી મળીને. અમુક ગુજરાત માટે બરોડા અમદાવાદ ખંભા છે અને બાકી 50 ટિકિટો આપણે મુંબઈમાં રાખી છે, તેમાં ઔરંગાબાદની 10 ટિકિટ આવી છે અને બાકીની આપણે બુક કરી. 1 ટિકિટના 900 રૂપિયા ખાસ દરેક ખર્ચો અંદર આવી ગયો એ પણ નક્કી રહેવું છે. તો જેમને ભાવ આવવાનો હોય તો એ અહીં આવી અને નામ નોંધાવી જાય તો એ ઠીક. પૈસા અઠવાડિયે 10 દિવસે પૈસા આપી. 3/9/1978 રસિકભાઈ ને ત્યાં અંધેરી. બે ત્રણ દાડા પૂરેપૂરું લાભ લેજો. 4/9/1978 દાદા દર્શન બસ આ બે મુદ્દા આટલા દિવસથી જે કીધા ને, મને બેન પૂછે કે તને કઈ કઈ ખબર પડે છે, મેં કીધું આ વિચારમાં મારો હજી પ્રવેશ જ થયો નથી. એટલે ગઈકાલે જ્યારે મેં દાદા ભગવાને કીધું કે તું રોકાય એવો સારો અવસર છે, દિવસ છે અને પછી આપે છે, પછી ધ્યાન કરી દો આપે. મારે હું વિચારે ચડી ગયો તો આવતો ચાલતો પુસ્તકે પડી ગયો, મેં કીધું આ ક્યાં સુધી પહોંચશે. આપે જે કલાક સુધી પ્રાર્થનામાં સમજાવ્યો એ વિચારે અને એ તત્વે ઘણું જાણવા મળ્યું એ દિવસે. પછી વિવેક જ્ઞાન ના આવે, ખરું શું ને ખોટું શું. એટલે પેલા પગલું જમણું મૂકવું કે ડાબું મૂકવું આવે ને ભાઈ. કાલે વિચારવા આપને મળવા મને એડ્રેસ આપ્યું હતું, પછી પદમજીભાઈ મળી ગયા. એ પણ મને પૂછે કે તમને દાદા ભગવાન નો કયો, મને કહું 5-6 વર્ષથી એમની સાથે આવું છું, સમજાય છે મને. પછી મને પૂછે કે આ ધર્મ અર્થ કામ મોક્ષ એની સામે શામ ધામ દંડભેદ શું, અર્થનો કહું અર્થનો અર્થશાસ્ત્રનું થોડું જ્ઞાન છે તે હું સમજાવો. પણ એક જે છે બુદ્ધ છે એ આત્માની વાત કરે છે અને કૌટિલ્ય છે એ અર્થની વાત કરે છે. આમ આપણો આત્મા જે છે એ માયા શું છે અને સત્ય શું છે એ સમજવાની વાત. તો ચા પિતા પૂછ્યું કે મેં કીધું કે આજે જે બે વસ્તુ સમજી શકાય તો આ બે પોતપોતાના શાસ્ત્રમાં પારંગત છે. એટલે આપણે પૂછવું જોઈએ કે આપણે શું માગીએ છીએ અત્યારે. એમ મારે જે માગવું હતું એ તમે આપતા હતા, પણ પૂછ્યું તો ખરું ને કે મારે શું જોઈએ છે. એટલે આપવાવાળો અને લેવાવાળો બંને સમજે તો એ સુપાત્ર ગણે. પઝલ સોલ્વ થાય ને. જી હા, મેં તો પઝલ કન્ટિન્યુઅસલી પૂછ્યું. હા, એ પછી મલ્ટીપ્લાય થયા કરે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Yes. But the solve thing, kiss on the file number one. આત્મા કયું કીધું? શુદ્ધાત્મા ને? ના, શુદ્ધાત્મા ચોપડો. ચોપડો શુદ્ધાત્મા અત્યાર સુધી પેલો કિશન નો ચોપડો રાખીએ. કિશન તો આપણે અહીંયા આગળ નાનાભી કાઢે, બધું ઉડી ગયું. બધું નાનાભી કાઢે ને નામની કિંમત તે જપ્તીમાં ગયું. એટલે આપણા શુદ્ધાત્મા ચોપડે હોય એ સાચું. ઠીક ને? એટલે આ શુદ્ધાત્મા એટલે સત્સંગ વત્સંગ એમાં હોય એટલું જ આપણે ગેસ જોડ્યા. પેલું રિલેટિવ કીધું, પછી રિયલ કીધું, પછી શક્તિ જોઈએ. વ્યવસ્થિત શક્તિ, આ વ્યવસ્થિત શક્તિ કરાવે છે. હા, આ માણસ ઇગોઇઝમ કરે છે, હું મેં કર્યું ખાલી એ શરમ એને આપણે એનાથી ડરવાનું છે. હા, એમાં જે સંભાવ કેળવાનું કીધું એના પછીનું પાંચમું પદ કયું કીધું? ચોથું પદ સંભાવ નિકાલ કરવાનો. જી હા, પાયરો નો સંભાવ નિકાલ સમજે. અને પાંચમો શુદ્ધાત્મા ચોપડા, પાંચ જ વાક્યો હતા એ આ તમામ શાસ્ત્ર નો સાર છે. પાંચમું નહીં સમજાયું એટલે હું આવતો ચોપડી પડી ગઈ મારી. હું પાછો શોધતો શોધતો નીકળી પાછા આવ્યો. મને આપને શું ખબર પડી ગયું? તમે પાછા કેમ આવતા એટલા જલ્દીથી? મારો દલ્લો મળી ગયો. તો મેં કીધું ભાઈ આવી વાત છે જે હતી એ વખતે એમને એમ પડી હતી, જ્ઞાન પડી ગયેલું તો પાછું કે આપ્યું મને. એટલે મને પછી હસ્યો એ બિચારો, મને કે તમે મળી ગયું તો બહુ આનંદ થયો. ઉર્દુમાં બોલતો હતો, પછી આવતો આમ ધીમે ધીમે. પછી કીધું વરસાદ નથી બીજા પાસે, એમ ધારીને મેં મૂકી રાખી. બીજી આપજો વાંચવાનું આપજે. પછી એમ જ ચડી આવે એનો. અચ્છા, ભૂલચૂક ન થવા દે એમ ને. આ વિજ્ઞાન છે, મેં બેઝિક રૂપે આપેલું છે, આ પ્રથમ રૂપે નથી આપેલું. શું એટલે ભૂલ થવાનો સંભવ, એટલા માટે જોડે આપવું પડે. બરાબર છે, આ બેઝિક જ્ઞાન છે અને અમારે આખું જ્ઞાન સમયેલું છે. કાલે તો યાદ રહ્યું દાદા એટલે શરૂઆત થઈ એમ. હે, હું તો જે આપે વાણીમાં સમજાવ્યું પ્રાર્થનામાં એ ગળે ઉતર્યું ને, પછી મેં કીધું આમાં આટલું ચોખ્ખું સમજાશે. અગ્નિ શું છે, કેટલો શુદ્ધ છે, પ્રકાશ શું છે એ જાણવા માટે આમ જેમ અગ્નિ પરીક્ષા કરવાની હોય એવી આ આપણે પરીક્ષા હતી પોતાની. એટલે આપણે જે જ્ઞાન છે ને એ કયું શુદ્ધ છે અને કયું મલિન છે જાણવા માટે આપની એક વિનંતી છે. એમ કોને કે મહાવીરે, ઋષભદેવે, પછી કૃષ્ણએ જે વિનંતી કરી એમાં વિનંતી છે જીવન. આ કેવું જ્ઞાન છે, ફક્ત પ્રસ્તું નથી આ કાળમાં. બધો પતન થઈ જાય તો મોક્ષ થાય આ કાળમાં, પણ પતન થતું નથી. પતન નહીં, આ એટલું નમ્ર છે, નમ્રતાપૂર્વક કહેવામાં આવ્યું છે કે જીવ જો સ્વીકારે ને તો તરી જાય, પણ જીવ અહમમાં કહે છે કે ના ભાઈ તું એવો જ છે. એમ અહમમાં રહે નહીં, પણ આ તો આવું આવું દે છે ને, બે સ્વરૂપમાં રિયલ અને અને રિલેટિવ ને રિયલ દેખાય છે બધું. જાનવર બહુ આત્મા અને એ બે દેખાય છે. દિવે ચક્ષુ પ્રાપ્ત થાય પછી શું જોઈએ? જો એક કલાક લઈને આખા નિરંતર સમાધિ બધા નિરંતર સમાધિ. હવે તમારી સમાધિ બધે છે ને, હવે આ કામ કાઢી લેવાનું છે. આ જ્ઞાન વિજ્ઞાન છે, આ તો શું છે? વિજ્ઞાન છે. હા, અને ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. યસ, કેશ બેંક ડિવાઇન સોલ્યુશન. તમને લાગ્યું ને રોકડું જ છે એવું? એટલે મોક્ષ ને મોક્ષ આપનારાનો આ સંઘ છે, સત્સંગનો આ સંઘ કરે એમ કહેવાય. તમે શુદ્ધાત્મા ક્યાં આગ્રહ સંભળ્યું હમને ફેરે ફેરે કરીએ નો અર્થ નહી. પણ જો કદાચ અમે એકબીજાને એ વિચારોને સરખામણીનો સમય ન મળે તો એ કહે કે હું કહું છું એમ કર, આજ્ઞાનું પાલન કર, એવું ન કરે એટલે પછી ચીડાય. શું કરે છે? બહુ ચીડાય છે એ મને કેમ સમજાય? એટલે મેં કીધું ભાઈ દાદાનું જ્ઞાન તમને ગળે ઉતર્યું ત્યારે મને કેમ અજીર્ણ જેવું થાય? હું પહેલાં સ્વીકારું નહીં. મેં કીધું મને કે એમ નહીં, જો પૂછ તો ખરો, તું થોડું અંગ્રેજી છે કે થોડું ગુજરાતી, એમ નહીં શુદ્ધ માર્ગ. પછી મને કે મને સમજો, તને માન. મેં કીધું મને નહીં સમજાય. એટલે બાપ દાદા આજે અત્યારે મેં વિચાર કર્યો, મેં કીધું આ જેમ હુકી પીધા હતા વિચારોનો ગોટા છે, હુકી પીધા કીધું હું તમે બંને ચર્ચા કર્યા કરીએ ચીન લોકોની સંસ્કૃતિ જેમ કે આ ખરી વાત છે. પણ આપે પણ આ ઉંમરે જ્યારે આટલા દિવસ પછી ત્યાં હુકી છોડીને ત્યારે મને સમજાવ્યું કે આ વ્યસન નથી જીવન. મને આપનો આનંદ મળ્યો ને ઘરમાં, ધર્મ એ વ્યસન છે. તો એમ નથી કરવું, તો એના માટે શક્તિ શું જોઈએ? તો કે આપણા જે રિલેટિવ સંબંધ ભાઈ બહેન બંધાયેલા છે ને એમાં પણ એ શક્તિ જોડે અમારો સંબંધ બિલકુલ એ નતો. પણ તમે વાંધો ઉઠાયો ને, હા, અને એવું કોઈ કોઈ વાંધો ઉઠાયેલો એટલે જાણીએ કે ભાઈ આ એમને જેવું દેખાય છે એવું જ બોલે છે. જગત ને જેવું આ વાંખે દેખાય એવું જ બોલે છે. હમ, એ તો એ ન હોવું ઘટે. અમને શોભે નહીં, જ્ઞાની પુરુષ ને શોભે નહીં. નહીં ચાય ના શોભે, ભગવાન બુદ્ધ અથવા સંત હનુમાન કો એ છોડીએ તો બાકી આનો વિજય બહુ મોટો છે. વ્યસન છે તે વ્યસન એ ઈચ્છા ઊભી કરાવડાવે. શું થાય? ઈચ્છા ઊભી થાય એટલે કશા ઊભા થાય ને? અને આ તો કઈ નહીં, બાંધીણ જ નહીં. ગમે તે ખાવાનું તો એને મારે ટાઈમ થાય એટલે મળી ગયે. ખીચડી કઢી શાક દાળ રોટલો કંઈ પણ મળી ગયે. તો અને વ્યસન તો જોઈએ, સવાર થાય એટલે ના મળે તો એનું માથું દુખવા મળે. એટલે આ ના પોસાય એવા ખરેખર. મહાન વિભૂતિ થઈ એમ ગણાય. બધું વિષ જ પચાવેલું છે. એમને તો પચાવી શકે. વિષ પચાવી શંકર થયા. વિષ્ણુ એ પણ વિષ્ણુ થયા. હવે તમે મહાવીર થયા, વિતરાગ થયા. દાદા એ મહાવીર ને આ ક્રમમાં કેવી રીતે આવ્યા? અમે અમે તો પહેલેથી આ ક્રમમાં જ હતા ને. એ તો અહો ભાગ્ય. પણ આજે બે પહેલા પદ મહાવિભૂતિના અને ત્રીજો આમને, એમનું મહાવીરના ચરિત્ર કેવું આવતું નથી? એને તો ચંડકોશી દસી ગયો તથા મોક્ષ આપ્યો, એનામાં કંઈ હતું જ નહીં એવું. એટલે આમ આ મૂળથી અમારો જ માર્ગ, આ માર્ગ જ અમારો. સમજ પડે ને? તમારે વિતરાગતા જાણવાની આવે. આ જ્ઞાન લીધું ને એ વિતરાગતા આવશે. શું થાય? રિલેટિવ ને રિયલ. કોઈ કોઈ ગા દેતા હોય કિશોર ને તો તમે જુદા કરો તો નથી, પણ તમે શું જ ગા દે આપડે કિશોર ને કેવું ત્યાં કઈ કર્યું છે તેથી દે, નહી તો કોણ દેવાનું? એવું કેવાનું મને ગમતી નથી. મેં આપની ચિંતા થઈ, ગમતી ગમતી હું પીવું છું. મેં આ ખતરો કરી જો તો એટલે મેં પૂછ્યા, બધા પીઓ છો, કરો છો શું? હું રમતો કોલેજમાં, અમારે વિજય મર્ચન્ટ છે વિજય, એ પોતે આવો જ આદર્શ ખેલાડી દાદા. એ આખા ગુજરાતીઓમાં જે મીનુ માકડ નું ઉદાહરણ હતું એમ મર્ચન્ટે અમને એક શીખવાડ્યું કે બીજું કઈ ના હોય તો પણ આટલું કામ કરજો મને, કે એ પોતે કૃષ્ણ નો પ્રખર ભક્ત છે, તો ક્રિકેટ ખેલાડી મર્ચન્ટ શું કહેવાનું કહ્યું, એ કીધું કે વ્યસન થી દૂર રહેજો. આજ સુધી એને જે બધા ખેલાડીઓ માટે મુંબઈનો એક આદર્શ ખેલાડી ગણાય છે, પણ આ એક જ કીધું કે આ વ્યસન ને ક્ષેત્ર ને સમય નથી, સંબંધ પણ નથી. અસન એટલે ખાવું, ખોરાક, ખોરાક ખાવાનું એને અસન કહીએ આપણે, અને વ્યસન એટલે બિન જરૂરિયાત, એક હેબિટ પડી જાય, વિએસન વિશેષન પ્રોફેસર પણ છે એ કે ગુજરાતીઓ રમી નહીં શકે, કે એને નહીં આવડે, ગુજરાતીઓ આવું કામ જ નહીં કરી શકે, તરી પણ નહીં શકે, તારી પણ નહીં શકે, શું કરી શકે નહીં, એ પોતે તરી પણ નહીં શકે અને તારી પણ નહીં શકે, ના તરે નહીં તારે, એવું એ તો આ ભાઈ કે એવું નથી, સ્કૂલની વાત છે મારે, તે બીજા એક પ્રોફેસર છે દેવધર નામ છે, એ કે 6 કલાક રમવું પડે તો એક ટીપું પાણી નહીં પીવાનું, આપણે ક્ષેત્ર કરશો નીકળું કબૂલ છે, અનુભવે સમજાવી દેતા, એમાં જે વ્યસન છે ને એમ પાણીની તરસ પણ છે, એ હેરાન કરે છે ઘણી વખતે. એટલે મને આપને જે કહેવાનું હતું ને એ મને તો ખબર જ હતી નહીં, પણ જ્યારે પૂછ્યું કે આ ખરેખર આમાંથી જ્ઞાન મળે છે, કે આનામાંથી સંતોષ મળે છે, કે આમાંથી કંઈ ભૂલી જવાય છે, તો એ તો પૂરેપૂરો વ્ય થાય છે એમ કીધું. એ રિલેટિવમાં રહેતા નથી, નિરંતર રિયલમાં જ રહીએ છીએ. ત્રીજું કીધું ને શક્તિ જોઈએ, શક્તિની વાત નહીં કીધી, નહીં તે રિલેટિવમાં રહેતા જ નથી, એક સેકન્ડ માજી નું કામજી ને આ જ્ઞાન આપ્યું છે તેથી પ્લીઝ આપજો, એટલે વિનંતી કરું છું કે એમને બધું ખબર છે, છોકરા બળી મરે નઈ ને પાઠાવે ને, કેવું છે પણ આપ એને આટલું સહેલાઈથી કેમ શું કહો છો, એને માફી આપી દો છો, આ દુર્ગુણને આટલો સહેલાઈથી શા માટે અવગણો છે એમ, એવું છે ને જ્ઞાની પુરુષ ચાલી શકે, જ્ઞાની પુરુષ તો એની મુદત પૂરી થાય ને એટલે ચાલી શકે, મુદત પૂરી થાય તો મુદત પહેલાં થતી એને ના, તો આપને દુઃખ થયું, આપને હોકી છોડી દે દુઃખ થયું, ના બધું નહીં કશું જ નહીં, અમને દુઃખ જ ના હોય ને, ચોક્કસ કોઈ દાડો થયું થયું જ નથી, દુઃખ જ નહીં થયું, અમે દુઃખ તો જોયું જ નથી, જુદી વાત છે, પણ તો એમ નથી ને કે પછી ના હવે એક છેલ્લી છેલ્લી ઘડી એમ તમને યાદ ના આવે, કોઈ દાડો અહીંથી એ ચાર છૂટ્યા પછી યાદ નથી, અહીં બીજી છૂટ્યા પછી યાદ નથી, અમને આવે ને યાદ ના આવે, પછી ક્યાં દુઃખ થાય ખબર આવે, અમારે ક્યાં દુઃખ ના હોય, ના હોય, જો અહીં દુઃખ હોય તો બધા લોકો દુઃખ દુઃખ થાય, બધા અમારે ઘેર સુખ એટલું બધું ઉભરાય કે જોડે બેઠો હોય તેને સુખ ભલે, એટલું બધું ઉભરાય સુખ, વાતાવરણની અસર થાય, તમને વાતાવરણની અસર પડે છે ખરું, સખત હે બહુ જ, હા તે વાતાવરણની અસર થાય, આપણે જ્યાં બેઠા હોય ને તે વાતાવરણ કસાઈ વાતાવરણ હોય તો આપણને શાંતિ ના થાય, કસાયનો અર્થ શું થાય, હે કસાયનો અર્થ શું થાય, કસાય એટલે આત્માને મય દુઃખ થયા કરે, મય જતનો થયા કરે, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ બધું દુઃખ દુઃખ નારી વસ્તુ એ બધી કસાય કહેવાય, તો આર્ત ધ્યાન એ કસાય કહેવાય, આર્ત ધ્યાન એ કસાય કહેવાય, જય સચિદાનંદ, વિચાર પ્રવર્તક છે, એ વિચાર પ્રવર્તક છે, ગઈકાલે જે જ્ઞાન આપ્યું એ વિચાર પ્રવર્તક છે, દાદા આત્માને સંબોધીને છે એમ કહું છું, આ તો જો પતે નહીં તો એક અવતારમાં મોક્ષ જ ચાલે જાય, અવસર ચાલી જાય, પતી જાય એવું છે પાછું, જેટલું આ અવતારમાં નહીં પતે એવું, આ અવતારમાં પતે એવું નથી, થોડુંક બાકી રહે છે, એક અવતાર પૂરતું બાકી રહે છે, જી હા, માટે આ મોક્ષ જવાનો વખત, પણ અમારું કહ્યું અમારા આજ્ઞા સારે બસ થઈ ગઈ. અમારી આજ્ઞામાં જ મોક્ષ છે. આ જ્ઞાન જ એવું છે, બધા પાપો ભસ્મીભૂત કરી નાખે. કાલે કેટલા પાપ ભસ્મીભૂત થઈ ગયા તમારે, હવે અજંપો ના થવા દે. એ પાપો કરતા હતા, શું કહી રહે? પાપો કરડે, હા, તે બંધ થઈ જાય, બધા પાપો ભસ્મીભૂત થઈ જાય બધા. ફરી વખતે આવીએ તો બેસજો, એટલે સ્થિરતા આવી જશે. ખબર ને? આ પાપો ભસ્મીભૂત થાય, કાલે ફરી વખતે બેસે કરો. દાદા, જે શક્તિ છે તેમાંથી હવે ઘણી વખતે માણસ ભયભીત થાય છે, શું કારણ? આ શક્તિ ચાલી જાય એવું ખરું? આપણે ત્રીજું કીધું, રિલેટિવ રિયલ, ને ત્રીજું શક્તિશાળી હોય જીવ. તો એ શક્તિ હોવી આવશ્યક છે, તો એ જતી ક્યારે રહેશે? શક્તિ જતી ના રહે. રિયલ મતલબ અનંત શક્તિ, અનંત શક્તિ વાળો છું બોલ્યા ને કાલે. હા, પણ રિલેટિવ માં ઉતરો તો પછી શક્તિ ઉડી જાય. પણ આપણે કીધું ને કે શક્તિ આવશ્યક છે, ત્રીજું લક્ષણ. હે, શક્તિ આવશ્યક લક્ષણ છે, અનંત શક્તિ છે પોતાની. આત્મા પોતાની અનંત શક્તિ નો ધારક. તે અવગણ તો એ અવગણ અવગણ ના કરે તો થાય કે કઈ? શું કહે? આજે મેં કીધું કે એક સિગરેટ નું ઠૂઠું લીધું ને અને ગજવું કપાયું. તે કહે લોકો ઠપકો આપે છે ને, જોતો નથી, બાગ કક્કલ વગરનો છું, મૂરખ છું, કપાઈ ગયા પછી બૂમો નહીં કરતા કરે છે. હવે એમાં પોતાનો શું દોષ હોય છે બિચારાનો? અક્કલ ના કોથળા હોય ને તે કે આપણે તમને ધ્યાન ના આપ્યું. એ વ્યવસ્થિત કાપ્યું. કોને કાપ્યું? તમારી ભૂલ નથી, પણ આ લોકો આપણા અહીંયા તમે તે જોઈને ધ્યાન રાખતો નથી. ગાળો છું, અક્કલ વગરનો છું, આવું બધું ગાગા કર્યા કરે. એવું ગાગા કરે કે ના કરે લોકો? કે ને, હે, કે બધાને કે છે. હા, આવું ના આવું બધું એવું જ આ જગત છે. તેથી અમે સાથે સમજાવી ભાઈ, આ વ્યવસ્થિત કરે છે. તમે કરતા નથી, કોઈ કરતા છે જ નહીં જગત. દુષ્મ કાળ ના લોકો કર્મ કર્મ પણ દુષ્મ લાયા છે. કેવા લાયા છે? કર્મ કેવા લાયા છે? દુષ્મ કર્મ. ક્યારેય ક્ષમતા ના આવે. નિરંતર વિષમતા જ રહે. શું રે? વિષમતા રે, વિષમતા. બોલો, કઈ પૂછો. પૂછો, કઈ ભૂલતા નથી. અક્ષમ માર્ગ માટે પૂછવા આવેલો. કઈ સમજ પડી નહીં. શું પૂછવું છે? એની પાછળ કોઈ ભાવના અથવા તો કોઈ વિકાસ સાધવો પડે, અથવા તો ક્રિયા કઈ કરવી પડે, એ વગર જ સંભળાતી હોય એ બધી ક્રિયાઓ છે, ભૌતિક સુખ નું કારણ છે. આપણે ભૌતિક સુખ જોઈતા હોય, સંસારિક સુખ જોઈતા હોય, તો એ ક્રિયાઓમાં આપણે રહેવું જોઈએ. પણ જેને આ સંસાર જ ગમતો ના હોય, સંસાર કડવો લાગતો, તો એને મોક્ષમાં જવું હોય તો ક્રિયાઓની જરૂર નથી. ખબર પડે ને? અને ક્રિયાની જરૂર ક્યાં છે? કે જ્યાં સુધી આપણને ભૌતિક સુખોની ઈચ્છાઓ છે ત્યાં સુધી ક્રિયાઓ. આપણે શું ઈચ્છ્યું એમાંથી, બેમાંથી કયું ખબર છે? મોક્ષે જવાની ઈચ્છા, કઈ બાજુ ઈચ્છા? ક્રિયાઓની કઈ જરૂર નથી. ક્રિયા એ કર્મ છે. શું છે? હા, જે કોઈ પણ પ્રકારની ક્રિયા કરશો એ કર્મ નું બંધન થશે. એ મુક્તિ નથી, ક્રિયા એ ક્રિયા એ કર્મ છે. શું છે આ સમજ ભાઈ? અને ઉપયોગ એ ધર્મ છે. શું છે ઉપયોગ? કયો ઉપયોગ? શુદ્ધ ઉપયોગ. તમે તો અત્યારે અરીબી છો ને, ખરેખર અરીબી છો એ ચોક્કસ ખાતરી છે? કોણ છો તમે? એ સમજ પડતી નથી. લોકોને કહે કે હું અરીબી છું, પરીક્ષ છું, ઇન્જિનિયર છું, એ મિથ્યા થઈ જાય. આ જે સાધુ સન્યાસી કહે છે હજી મિથ્યા થાય, એ હું ભાષામાં કહે છે. ખરી રિયલી નથી ભાષા એ, સમજે ને? રોંગ બિલીફને જ મિથ્યા થઈ જાય. તમારી માન્યતામાં રોંગ છે એ મિથ્યા છે, અને માન્યતા રાઈટ થઈ ગઈ એટલે બિલીફ સંકેત થઈ ગયું. એટલે તમે ખરેખર કોણ છો એવું તમને રાઈટ બિલીફ બેસી ગઈ એટલે શું થઈ ગયું? મિથ્યા થઈ જાય. મિથ્યા તો ફ્રેક્ચર થઈ ગયું, અને રાઈટ બિલીફ બેસી એટલે સંકેત થઈ ગયું. કે રાઈટ બિલીફ કેવી રીતે બેસે? એ બધું અમારે બેસાડવાનું. તમારે તો આ કાળમાં બેસાડવાનું નહીં. આ બધાને બેહાડી દીધે કે કેવા દાડા થી બેઠા છે. અમારું બિહાડવાનું, તમારે નહીં. એવું બધું લાખો અત્યારે પામે એવું નથી. એક નાની પુરુષ જાય તો કરી શકે છે, કારણ પોતે કરતા નથી માટે કરી શકે. કેવું? અને તમે તો કરતા છો માટે નહીં થાય. આ કરતા હશે ને તે જ કરી શકશે. કોણ કરી શકશે? કોણ કરી શકે? જે પોતે કરતા નથી એ બધું જાય તો કરી શકે. તો કારણ કે એની પાસે તો અનંત પ્રકારની સિદ્ધિઓ હોય. શું હોય? એટલે અમે એક કલાકમાં તમને સંકેત આપીશું. અને આ અનંતથી બધી જંજાળ લગાવી છે ને રફણ, તો બધા રફણ કલાકમાં થઈ જાય. એક એક અમારો હારો ક્યારે છૂટે, કે અમારી ભરૂચ ક્યારે છૂટે, પાર ના આવે, માથાકૂટ કરી મરી જાય છે ને. આ છૂટે ઝટકે કેવો છે મોક્ષ માર્ગ? મોક્ષ જવાનો માર્ગ ક્રમિક છે. કેવો છે? ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. એક પગથિયે થોડો પરિગ્રહ છોડ્યો એટલે પગથિયે ચડ્યા, પરિગ્રહ છોડ્યો પગથિયે ચડ્યા. એમ પરિગ્રહ વધો થતો જાય, એમ પગથિયે ચડતો જાય. અનંત અવતારથી આ પગથિયા ચડ ચડ કરે છે. તેમાં પહેલું ગુણસ્થાન છોડતા નથી. મિથ્યાત્વ ગુણસ્થાન એ છોડતા નથી. સાધુ આચાર્યને એ ગુણસ્થાનું છે, અને તમારે એ ગુણસ્થાનું છે. કેવું છે? આ સાધુ આચાર્ય ઓછી મહેનત કરે છે એટલે ક્રિયાઓ કરે છે. પણ તેથી કરી મિથ્યા તો જાય નહીં. મિથ્યા તો રામ બિલીફ જવી જોઈએ. કેવું? હું રામ વિજય છું તે પાછું અહીંયા આગળ નગીનદાસ નામ છૂટ્યું અને રામ વિજય ચોટ્યું પાછું. અને આના ગુરુ થયું આમ થયું તેમ થયું હું તો ઘડી છું એ બધા ચોટ્યા લખના પાસે છે. અહીં ન છૂટે અંતર ન ચોટ્યા એટલે ત્યાં સંકેત ના થાય. આ ક્રમિક માર્ગ છે સ્ટેપ બાય સ્ટેપ. પણ ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે? મન મનમાં જેવો વિચાર આવ્યો એવું વાણીમાં બોલાય અને તેવું વર્તનમાં ઉતરે ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલે. ક્યાં સુધી ચાલે? મનમાં વિચાર આવે, વિચારથી ક્રિયા થાય. જેવું મનમાં હોય એવું જ વાણીમાં બોલે ને તેવું જ વર્તે. એવા કેટલા સાધુ આચાર્યો અત્યારે માણસો કેટલા હશે? બહુ જ ઓછા. હે? ઘણા જ ઓછા. એટલે બીતા બીતા કહેવાય કે માંડ એકા છે આખા હિન્દુસ્તાનમાં. શું કહ્યું? માટે ચેતી ને બેસજો ઉપર. પાછું પાંચ ગબડે જગડે તમે ગબડી ના જાઓ. નીચે બેસજો. શું ખોટું આપણું પાથને બદલે? કારણ બેજમાન ચડી ગયું છે. શું હજુ 200-500 વર્ષ પછી પાછું સુધરી જાય? તો વાતાવરણ બધું સુધર્યું છે હવે. કારણ કે પેલા 2500 વર્ષની અસર તૂટી ગઈ ની, ભસ્મગ્રહની અસર તૂટી ગઈ એટલે વાતાવરણ સુધર્યું છે. ફરી પાછી પાટે સજીવન થશે. બરાબર ને? એટલે આક્રમ નીકળ્યું, પેલું ક્રમિકા વસ્તુ બેસમેન્ટ થઈ ગયું, એટલે આક્રમ એની મેં ઉદય આવ્યો. અને મારી પાછળ 10 લાખ વર્ષે આક્રમ ઉદય આવે છે. આક્રમ એટલે સંસારમાં બેઠેલા માણસને પણ મુક્તિ થાય, એક અવતારી પ્રાપ્ત થાય. તમે ખબર પડે ને, ક્રમ બમ નહીં અહીંયા આગળ. પગે ત્યાં ચડવા કરવાની આતાના લોકો ચડે પહોંચી જાય, એટલા માટે લિફ્ટ જ વે, લિફ્ટ માર્ગ આ નીકળ્યો. લિફ્ટ માર્ગ તમને ગમે એવા માર્ગ લિફ્ટ. જય શું તમને આ પુસ્તકોનું જે જોડે છે ને એ તમને લાગ્યું ને, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, ઇટસેલ્ફ પઝલ થઈ ગયું છે. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. એટલે ફોરેનના સાયન્ટિસ્ટો પૂછે છે તે કહે છે હુ ઇઝ ધી ક્રિએટર. તમારું કહેવું ખોટું નથી કે તમે ગોડ ઇઝ ક્રિએટર માનો છો, સદર ખોટું. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. કે તમે તમે તમે કર્યા કે કોઈ કોઈ કર્યા વગર મારી પાસે હશે કંઈ એવિડન્સ હશે એમાં? નિમિત્ત તો હશે ને, કેટલા બધા નિમિત્ત. એ તો મને ભેગા થઈ શકે, નિર્બાદ પાડોશી ભેગો થઈ શકતો નથી. કેટલા બધા નિમિત્ત ભેગા થયા, કયા એવિડન્સ થયો, શું થયું છે, સમજાય છે? કેટલા બધા નિમિત્ત ભેગા થયા, એ સાયન્ટિફિક છે પાછા, એટલે એનો એ આપણને વૈજ્ઞાનિક એટલે આપણને સમજાય નહીં એવા છે. કેવા છે એ વૈજ્ઞાનિક? ગુહ્ય કારણો છે બધા. કેવા છે? ગુહ્ય કારણો. એટલા બધા ગુહ્ય કારણો છે, એને અમે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહીએ છીએ. શું કહીએ? એનાથી આજે કરતા તમે એ એવિડન્સ ભેગા થયા, મને ભેગો કરી આપો. આમાં ભગવાનની કંઈ જરૂર નથી, તમારે પુણ્યની જરૂર. તેની જરૂર પુણ્ય, પુણ્ય અને પાપ હોય ના ભેગું થવાય. પાપ હોય તો બે કારણ ઉડાવી લે, તે બધું ઉડી જાય. બે જ કારણ, છ કારણ, નવઠાણું કારણ ભેગા થયા તો ઉડાવી લે. સમજાય તમે? એ પાપનું કામ. આપણે એમ લાગ્યું આવ્યું આવ્યું આવ્યું, અંતર ઉડી જાય, ભેગું જ ના થવા દે. પુસ્તકમાં ધન્યુ જાત તમે ભેગા કાપી થયા કેવી રીતે થયા એ બધા વિચાર કરો ને, તો મોટું પુસ્તક લખવું પડે. અને આમ નામ તો માણસ કે હું આવ્યો ને એટલે મને ભેગા થયા આવે છે, આમ નામ તો શું બોલે. અને કેમ ભેગા ના થાય છે કે ભાઈ ખબર નહીં, મારા બાઈકમાં નહીં હોય. એટલું બધું ટૂંકામાં બતાવી દે લોકો, આને ઊંડા ઉતર્યા નથી. આની પાછળ કેટલા બધા કારણો ભેગા થાય, દરેક કાર્ય થાય છે, સમજાય ને? કેટલા બધા કારણો. જૂન મહિનાની 15મી તારીખ હોય, ખેડૂતો ઊંચું જોતા હોય કે આજ 15મી તારીખ છે, વાદળો ખૂબ આયા છે, પવન બધો પુષ્કળ હોય, વીજળી થતી કડાકા કડાકા થતા હોય, સિમેન્ટ હોય તે અંદર લઈ લેતા હોય, સિમેન્ટ બહાર પડ્યો હોય તે ના લેવો, કપડાં ઉગ્યા હોય ધોગીએ તે ઉઠાવતો હોય, ગારો વાળી વાળી યા અલ્લાહ આજકા દિન આજકા દિન કરે, આજ બંધ રાખે એમ કે, અને કન્ટ્રાક્ટર ગારો ના પડે, અને બહાર ગયો હોય છત્રી વગર તે શું બોલે. છતાં વિધિ કરીએ છીએ, ટાઈમ થશે નહીં એટલે ઘાસણા પોટલા લઈને ચાલી જશે. પછી એથી વધારે શું જોઈએ? ભૂમિકામાં બેસો, આ બધા ગાય તો ગાવા લાગો, તો કોઈ નઈ જુદું ના રાખો, બધા જુદા પડીએ નઈ તો આપણને એનું પરિણામ બરોબર ના આવે. ચાલો પુસ્તક આપ. દસમી પુરાવા જેમ ના દે, કેટલો પુરાવા છે તારી પાસે? કેમ આ બધા તમે ટેમ્પરરી નથી કહેતા? ટેમ્પરરી કહેનારો પરમાનન્ટ હોય હંમેશા, ત્યાં પર કેનારો જ પરમાનન્ટ થાય. સમજાયું તમે? દાદા શું કરતા હતા? સ્વાગત હતા. રિટાયર થઈને 20 વર્ષ છે. તેથી ભાઈ શાંતિ ના થઈ ને, તેથી ભટક ભટક ભટક ભટક લોકો ભટકતા છે શાંતિ માટે. ભટકવું તો ના જોઈએ પણ ભટકે છે ને જગત. શાંતિ કઈ લાવે? થોડી નામ પાડે તો કઈ રહે નહીં. The world is the puzzle itself. Itself puzzle still is there. God has not created this world. Kenare? Pati ene kone banayo, ene kone banayo, paar aave o khe? Tamne kem lage? Ila Bhagwan ne banayo luna thi aadega. એવું અમે જોઈને કહીએ છીએ. આ અમારી પુસ્તક ની વાત નથી કેતા. અમે જોઈને કહીએ છીએ. આ દ્રષ્ટિથી નહીં, દિવ્ય ચક્ષુથી જોઈને કહીએ છીએ. God has not created world at all. Only scientific circumstantial evidence is માપે માપે. બે દાદા એ ફર્સ્ટ ક્લાસ દેવ છે. કયા કયા? હા, બે તરણ માટે એક તો બતાવો. આપણી આજ્ઞા હોય તો કહી દઉં. કયા બોલે? આપણી આજ્ઞા હોય તો એક વાઈફ નંબર બે ફાઈલ આમ બે નંબર કહી, અને ત્રણ નંબર છોકરો સન પ્રિન્સ ઓફ વેલ્સ એકદમ ફર્સ્ટ ક્લાસ ટમેટો હાય. એટલે અમારો ફર્સ્ટ ક્લાસ છે દાદાની કૃપા, એટલે આ ટમેટો આપ્યો. છોકરો છોકરો શું કરે તમને? એમના ઘરમાં બહાર ઉવા શાંતિ નથી. હા બોલો, કેટલી હજાર ની દાદા? બે મિનિટ કહી દઉં. લગ્ન થઈ ગયું, ફર્સ્ટ ક્લાસ સર્વિસ. હવે એને મારે બધું કર્યું. હવે કે હું રિટાયર થઈ ગયો, હવે કે તમે બીજી જગા શોધી કાઢો, હું અહીંયા રહેવાનું છું. યુગો પછી અમારી દાદા બે મિનિટ વાત કરું થોડી. બે રૂમ બનાવ્યું છે પહેલાથી, 10x10 અને 10x12. એમાં એટલી ફેમિલી રહેવાની. પછી બહાર વરસાદ આવે છે, રિપેરિંગ પેલું બિલ્ડિંગ થાય છે, બેસવાની જગા નહીં. પેલું તો બસ એનું છોકરા બધું વાઈફ અને એ, એટલે કે જ્યારે તમે ગેલેરીમાં બેસો પછી ગેલેરીમાંથી વરસાદ આવે એટલે બીજી બાજુ ઉડાવવાનું, નહીં તો પછી બહાર જવાનું. પછી હવે જરા બે નંબર ની ફાઈલ ઠીકાણા પર આવી ગઈ તો હવે એને અમે સાંજના હવે અત્યારે જઈને જમવું કે કોઈ વગર જે જમતે વગર જઈ આ કઈ જાઓ નહીં ભાવ. ઘડિયાળ કાઢી લેતો તો બી હું આશું કઈ નઈ, તો વ્યવસ્થિત માં ગયું. ચશ્મા કાઢી લેતો તો બી ગયું. પણ સત્સંગ કરું છે ધ્યાન લીધા પછી થોડું થોડું થોડું પછી રાત્રે બે વાગે તો બી એકદમ હું શુદ્ધાત્મન દાદા, બીજું કઈ છે જ નહીં. દાદા જ્ઞાન લીધું એની આગળની તરફ પરિસ્થિતિ કહી દો ને. ત્યારે પહેલું તો મારી લેવાનું લેવાનું કરીને પણ કઈ હું આવ્યો નહીં. પછી મારા ભાઈ એક દાડો પકડીને લાવ્યો. દેટ ટાઈમ એવો એકદમ બહુ સ્લીક હતો, બેસાય નહીં કઈ નહીં કઈ નહીં, બધું વર્ટિકલ. પેલા પેલું નર્વસ છે, નર્વસ સિસ્ટમ એ બધી હતી. તો જ્ઞાન લઈ લીધું હરિવર્ષને આગળ વધારવાનું. ક્યાંય જાય નહીં, વિતરાગ વાણી. વિતરાગ વાણી કઈ હોય? ચાર દ્વાર હોય. કઈ? એટલે દરેક ધર્મ વાળા ને પોસાય, મતભેદ ના પડે એવી હોય. કેવી હોય? કોઈને મતભેદ ના પડે એવી હોય. વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે એવી હોય, કેવી સમાધાન કરે, વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે, એ નામ શારદા પ્રાણી સાચી કરેક્ટ. એથી પછી કરેક્ટનેસ ઉપર આગળનું કરેક્ટનેસ થતું નથી. આ છેલ્લી રિલેટિવ રિયલ વાળી છે, રિયલ. અને આ જગત બધું રિલેટિવમાં પડેલું છે, રિલેટિવમાં. એટલે આ જ્ઞાન લીધા પછી તમારે બધી ટિકટ ચાલી જશે, સમજે ને, કામ થઈ જશે. પગથિયા ચડાતા નહીં જશે તે આચળ. ના ના, આપડે ઊંડાણ સમજે શું કામ છે? આપડે તો આ તો સાયન્ટિફિક સહયોગ એટલે આપડે કહેવા માંગીએ છીએ આ લોકોને કે ભાઈ આ જગત કેવી રીતે ચાલી છે તે. આપણે તો અહીંયા આપણું પોતાનું જે દેખાય ને સહયોગ, બધા સાયન્ટિફિક જ દેખાય છે બધા, એવું પડે ને, જે દેખાય છે તે ગમ હવે આ કે પછી ના કે આપણે સમજવું ને કાપવાનું છે, એ સાયન્ટિફિક બધા સહયોગો છે. કેવા છે? ઘડી પહેલાં આ કે પછી મને ઘડીમાં ના કરીએ છે ને, આપણે સમજી જવાનું બધા સહયોગો છે. તો આ બધા શુદ્ધાત્માના સહયોગો છે, બીજું કશું છે નહીં. અને અજ્ઞાનીને તો હું કરું છું, આ મારું છે, ના મારી વાઈફ છે, ના મારે ધણી છે, એમને આવું છે. અને જ્ઞાન થયા પછી શુદ્ધાત્માને સંયોગો બે જ છે. જો સંયોગો કેમ છે, મને પૂછે કે સંયોગો કેમ છે, કે છે કે આપણી આ બહિર્મુખ દશા છે એને લઈને સંયોગો ઉભા થયા છે. ક્યાંથી ઉભા થયા છે? બહિર્મુખ દશા છે. હા, એગો ભાઈ સાસો અપ્પા નાણ દંશણ સંજુઓ એને સહયોગો કયા છે? જ્ઞાન ને દર્શન નો સહયોગો છે. શું છે? અંતર્ભાવ નથી, આ બાહિર ભાવ છે. આ મારા વાઈફ આવ્યા, આ મારા બેન આવ્યા, ભાઈ આવ્યા, કાકા આવ્યા, મામા આવ્યા, આમ આવ્યા, તેમ આવ્યા. આ મારું શરીર નથી કેતા, આપણે ફરી કેતા હતા ને, હું ફરી બરોબર ને, એ બધું બાહિર ભાવ છે. બહિર ભાવ કેવા એવું લાગે છે તમને? અંતર્ભાવ એવા નહીં હોય ને, એ બહિર્ભાવો છે. તે બધા અજ્ઞાનથી ઉભા થયેલા છે. કેનાથી ઉભા થયા? અજ્ઞાનથી ઉભા થયેલા. તેનું અજ્ઞાન સર, પોતે કોણ છું તેનું, પોતે પોતાથી અજાણ રહી શકે ખરો કોઈ? પોતે રહ્યા જ છે, પોતે પોતાથી અજાણ. એનું પછી કે તમે આ જાણ્યું તે એમાં તું તારી જાતને જાણતો ને, તું શું બીજું જાણવાનું તમે? તમે સમજે ને, એના સહયોગો તેથી ઊભા થયા. તો તેથી તેથી મહાવીર ભગવાન કહે છે ને, એગો ભાઈ સાસો અપ્પા, હું સનાતન આત્મા છું, કે શાશ્વત આત્મા છું. જ્ઞાન દર્શન સંજુ તો તેતા તેતા હવે કે છે શું થયા? ત્યાં કે બહિર્ભાવા તેતા મે બાહિર ભાવા સવે સંજોગ લખણા. એના બહિર્ભાવનું ચિંતો ઓળખાય આપણને કે કયો ભાવ કર્યો હતો? ત્યાં કે સંજોગ લખણ પરથી. ત્યાં કે ભાઈ ભાઈ તો શું ભાવ કર્યો છે આપણને ખબર પડે કે ના પડે? હે, આ નોકર આવ્યો શું ભાવ કર્યો હોય ખબર પડે ના પડે? સમજો પડે ને, કેમ નું બોલતા નહીં? તમારે ત્યાં સુધી દ્રષ્ટિ મળે નહીં.